અને ઉદારા કરીને જે એમનું ઔદાર્ય દેખાડ્યું, જ્ઞાની તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ય છે, તે નિત્યયુક્ત એટલે પોતાની આરતી જિજ્ઞાસા કે અર્થાર્થતા મુજબ એને ફલ મળી જાય પછી એ ભક્તિ ન કરે તેવા ટેમ્પરરી ભક્ત ની તુલનામાં ભગવાન જે પરમનન્ટ ભક્ત છે, નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ય છે, અને તે જ્ઞાનીને ભગવાન કે છે જ્ઞાની સ્વાત્મૈવ મે મતમ, તે છતાંય આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી જે આ ત્રણ દિવસથી આપણે વિચાર કરી રહ્યા છીએ જે કૃષ્ણનો, કે આ જગત ભગવાનની લીલા છે, જગતના દરેક નામરૂપ ભગવાને પોતે લીધેલા નામરૂપો છે, તદાત્માનઃ સ્વયં કુરુત સવૈ સર્વમિદં જગત એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એ શ્રુતિ વચનોના સિદ્ધાંત મુજબ તે વખતે કૃષ્ણ એક ભાઈ કરે છે કે જો જગત કૃષ્ણનું નિર્વિકાર શુદ્ધ લીલામય સ્વરૂપ હોવા છતાં જગત પ્રત્યેની જે આસક્તિ છે એ રાખવાથી જીવની અધોગતિ કેમ થાય છે, એટલે કાલે જ મેં સમજાવ્યું આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી એ ભક્તિને પ્રભુ બહુ અભિનંદિત નથી કરી રહ્યા, અને મેં એક વિવેક આપને સમજાવ્યો હતો કે ભક્તને દુરાચાર કરતા રોકવો જોઈએ પણ દુરાચારીને ભક્તિ કરતા રોકી શકાતું નથી, એ ન્યાયથી ભગવાને કહ્યું અભિચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિત, તે ન્યાયથી ભક્તને અર્થાર્થતા, ભક્તની કેવળ જિજ્ઞાસુતા, ભક્તની કેવળ આરતીના લીધે ભક્તિ કરવાની વૃત્તિને થોડોક પ્રોપર ગિયરમાં લાવવી જોઈએ, પણ કોઈ આર્ત કે કોઈ જિજ્ઞાસુ કે કોઈ અર્થાર્થી ભક્તિ કરતો હોય તેની ભક્તિને આપણે વખોડી નથી શકતા કે તું આર્ત છે તો ભગવાનની ભક્તિ કેમ કરે છે, તું આર્ત છે તું અર્થાર્થી છે તો ભગવાનની ભક્તિ શા માટે કરે છે, તારો તારી ભક્તિ એ ડોળ છે એવું આપણે કહી નથી શકતા, તું જિજ્ઞાસુ છે તો ભક્તિ કેમ કરે છે, જ્ઞાન માર્ગ ઉપર કેમ નથી જતો, એમ જિજ્ઞાસુને ભક્તિ કરતા આપણે રોકી નથી શકતા, એમ મેં કહ્યું. મેં એમ પણ કહ્યું હતું કે નિંદા કરવી હોય તો આરતીની, નિંદા કરવી હોય તો અર્થાર્થીની કરવી જોઈએ ભક્તિની નહીં, એ જે વિવેક છે તેમાં થોડોક એક સમજવા જેવી વાત છે, અને તે વાત આ કે ખરેખર જો બ્રહ્માવાદની દ્રષ્ટિથી જે આપણે આજ સુધી બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે લીલાવાદનો સિદ્ધાંત, તેમાં અર્થાર્થતાને કે આરતીને પણ આપણે વખોડી કેમ શકીએ, વખોડી ન શકાય, જિજ્ઞાસુતાને કેમ વખોડી શકાય, વેદવ્યાસ ખુદ જિજ્ઞાસા કરે છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસુતાને વખોડી ન શકાય, ત્યારે કઈ ઉણપ આવે છે, એક સામાન્ય ઉદાહરણથી આપને સમજમાં આવશે કે આપણે સસલું કહીએ તો વાત કશી ખોટી નથી, શિંગડું કહીએ તો વાત ખોટી નથી, પણ સસલાનું શિંગડું કહીએ તો વાત ખોટી થઈ છે, એમ સસલાને શિંગડું હોતું નથી, વાંજણી કહીએ તો વાત ખોટી નથી, દીકરો કહીએ તો વાત ખોટી નથી, પણ વાંજણીનો દીકરો કહીએ તો કહેવું પડે કે ભાઈ આનો કઈ શબ્દ પ્રયોગ કરી રહ્યા છો તમે, પણ એનો સરખો અર્થ સમજમાં આવતો નથી, એમ જિજ્ઞાસુતા ખોટી નથી, અર્થાર્થતા ખોટી નથી, આરતી ખોટી નથી, પણ એ બંનેનો ભક્તિ સાથે જયારે ત્રણેયનો યોગ કરીએ તો કશી ગડબડી થાય છે. જેમ સસલાનું સીંગડું કહીએ તો ગડબડી થાય, નહીં તો કોઈ ગડબડી નથી. જે આપણે કહી રહ્યા છે કે સમગ્ર જગત ભગવાન લીલા છે, યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યત યથા યદા ત્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર, તે ન્યાયથી કશી ગડબડી નથી અર્થાત ગીતામાં. અને ગીતામાં તમે જોશો તો ભગવાન પોતે અર્જુનને પ્રેરણા આપે છે, તસ્માદ સમુત્તિષ્ઠ યશો લભસ્વ હત્વા શત્રુન ભૃંશ રાજ્યમ સમિતમ. કઈ વાત સમજાવી રહ્યા છે? સમગ્ર રાજ્યનો તો ભોગ કર, એમ કેમ નથી કહેતા સંન્યાસી લઈને ચાલ્યો જા વનમાં તપસ્યા કર, કે ભક્ત થઈને મંજીરા વગાડ મારા કીર્તન કર. અથવા શત્રુન ભૂંશ રાજ્યમ સમૃદ્ધમ કેમ કહી રહ્યા છે? એટલે અર્થાર્થિતાને આપણે વખોડી શકતા નથી, તેમજ આરતીને પણ આપણે વખોડી શકતા નથી. દિલ્હી તો એને સંગોખે દર્દ છે ભર ના આય ક્યુ, એને વખોડી શકતા નથી. હૃદય છે તો કોઈક ને કોઈ કામ હશે, કામ છે તો કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા ચેતન અચેતન એશું, કઈક ને કઈક આરતી હશે. એટલે ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ રથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ લિસ્ટ ઉપર આપ ધ્યાન આપશો તો ખ્યાલમાં આવશે કે ચતુર્વિધ પુરુષાર્થોનું ભગવાન નિરૂપણ કરી રહ્યા છે. આપણે ત્યાં એશનાઓનો કામમયો નાંતો નાંતોસ્તિ કામાનામ કામમયો એમ પુરુષ એમ કહેવાય છે, કામનાનો અંત નથી. અને ઉપનિષદ કહે છે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદિસ્થતા અથ મર્ત્યો મૃતો ભૂત્વા બ્રહ્મ સંપદ્યતે એમ કહે છે. તો કામ જે આપણા હૃદયમાં રહેલા છે એ જો છૂટી જાય તો મર્ત્ય અમૃત અમર થઈ જાય છે, અમૃત થઈ જાય છે એ વાત બતાવી. તેમાં કામનાઓનો ત્યાગ આપણને દેખાય છે, પણ કામનાઓનો જે ત્યાગ દેખાય છે તે કામનાઓનો ત્યાગ અને ભગવાન સાથે એમ પણ કહે છે. અને આપણી ત્યાંની પ્રાચીન પરંપરાથી ધર્મ અર્થ કામ મોક્ષ એમ ચતુર્વિધ પુરુષાર્થોને આપણે ત્યાં ગણના કરવામાં આવી છે. તો ચતુર્વિધ પુરુષાર્થોની અનંત કામનાઓ હોય પણ એની પેલી વર્ગણી વર્ગીકરણ એનું ચાર રીતે ઋષિ મુનિઓએ કહ્યું કે અમુક કામોને આપણે ધર્મની કેટેગરીમાં મૂકી શકીએ, અમુક કામનાઓને આપણે અર્થ કામનાની પુરુષાર્થની કેટેગરીમાં મૂકી શકીએ. પુરુષાર્થ એટલે એમ્બિશન, અમુક આપણા ધર્મ સંબંધી એમ્બિશન હોય છે, અમુક આપણા અર્થ સંબંધી એમ્બિશન હોય છે, અમુક કામ સંબંધી એમ્બિશન હોય છે, અમુક મોક્ષ સંબંધી આપણા એમ્બિશન હોય છે. મહત્વાકાંક્ષાઓ મહેશણાઓ ઘણી બધી હોઈ શકે, પણ એની વર્ગણી ચાર બતાવી અને ભગવાન સમજાવવા માંગે છે કે આર્ત એટલે કામ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે આરતી ક્યારે જાગે? જયારે કામની પૂર્તિ ન થાય ત્યારે માણસ આર્ત થઈ જાય. એટલે કામ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે ભક્તિ કરતો હોય, ઠીક છે, ભક્તિ કરે છે, કામ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે ભક્તિ કરે છે, તેમાં ભક્તિ કરે છે તે ખોટું નથી, પણ આ બંનેની જોડણી જરા સરખી નથી. કામ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે ભક્તિ ન કરવાય, કામ પુરુષાર્થ સિદ્ધ કરવું હોય તો બીજા જે ઉપાયો હોય કામ પુરુષાર્થને સિદ્ધ કરવાના તે અપનાવવા જોઈએ. તને ભૂખ લાગી હોય, તને કપડા સારા પહેરવા હોય, તને કઈ દુકાન ન ચાલતી હોય, ધંધો ન ચાલતો હોય, પ્રોફિટ ન થતી હોય, તો એના માટે ભક્તિ નહીં કરતો ભલા માણસ. એના માટે દુકાન સારી રીતે ચલાવ, ધંધો સારી રીતે ચલાવ, જે રીતે તને સુખ મળે તે રીતે પ્રયાસ કર, પણ ભક્તિ એના માટે નહીં કરતો. એટલે સસલો ખોટો નથી, શીંગડું ખોટું નથી, જે ખોટું છે તે સસલાનું શીંગડું. જેમ કોઈ માણસ ધારો કે બાસુંદી હોય કે રસગુલ્લા હોય, આપણે ભાણામાં પરસીએ એને અને એને અથાણા સાથે મળાવીને ખાતો હોય તો કેવું લાગે? ભજીયા હોય ગાંઠિયા હોય એટલે કઈક અથાણાને સાથે મેળવીને ખાય, આપણને કહે કે ચલો ભાઈ ખાઓ, સારી વાત છે, એ ખાવા જેવી આઈટમ છે, વાનગી છે. પણ આપણે બાસુંદી પરોસીએ રસગુલ્લા પડોશીએ અને એને અથાણા સાથે મેળવીને ખાય તો આપણને થોડું અણગમું જેવું થાય કે આ અથાણા સાથે ખાવાની કઈક વસ્તુ હશે. એટલે અથાણું ખોટું નથી, બાસુંદી ખોટી નથી, પણ બંનેને ભેળવીને જે એક વિચિત્ર સ્વાદમાં એની રુચિ છે, એ સ્વાદની વિચિત્રતાની રુચિને જરા ઉપર ક્વેશ્ચન માર્ક લગાડવા જેવું છે. એટલે ધર્મ પુરુષાર્થ अर्थ पुरुषार्थ ने सिद्ध करवा माटे जे लोको भक्ति करे के काम पुरुषार्थ ने सिद्ध करवा माटे जे लोको भक्ति करे अथवा जिज्ञासुता शब्द थकी भगवान मोक्ष पुरुषार्थ नु सूचन करी रह्या छे केम के एम कहवाय तो रूपे ज्ञानान मुक्ति ज्ञान वना मुक्ति मळवानी नथी एटले ज्ञान ने ज्ञान थकी जे मुक्ति मेळवाना प्रयास छे એ મુક્તિ મેળવવી હોય તો ભક્તિ શા માટે કરે છે જ્ઞાન સરખી રીતે કર જ્ઞાન સરખી રીતે પ્રાપ્ત કર જ્ઞાન માર્ગ એ કઈ ઓછો માર્ગ નથી પ્રશસ્ત રાજમાર્ગ છે જેમ આપણે નેશનલ હાઈવે હોય તેવો એવો આવ્યો હોય એમાં ઉપાસનાના આદિ શ્રી શંકરાચાર્ય બતાવે છે એની કઈ પરિસ્થિતિમાં અદ્વૈતો ઉપદેશ હોવો જોઈએ ને ઇહા મુખરાર્થ ફલ ભોગ વિરાગ નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇહા મુખરાર્થ ફલ ભોગ વિરાગ શબ્દમાંથી સાધન સંપત્તિ મુમુક્ષુતા એમ ચાર અધિકારની આ સંપન્ન થયેલો જીવ હોય તો શંકરાચાર્ય કહે છે કે આવા અધિકાર સંપન્ન જીવને આપણે જ્ઞાનનો ઉપદેશ આપી દો અહમ બ્રહ્માસ્મી ચાલશે પણ જેને આ અધિકાર જ સંપત્તિ નથી થઈ જબરદસ્તી આપણે એને ઊંઠા ભણાવીએ કે અહમ બ્રહ્માસ્મી રટ અહમ બ્રહ્માસ્મી રટ એ રટી નહીં શકે ને રટવા બેસે તો કંઈક ઉલટો ઉલટો અર્થ એમાં નીકળશે સાચો અર્થ અહમ બ્રહ્માસ્મીનો એમાંથી નીકળી નહીં શકે તેથી જે અધિકારીને અનુલક્ષીને ઉપદેશની જે પ્રાચીન પ્રણાલી છે તેથી શ્રી શંકરાચાર્ય ભાષ્યના આરંભમાં આ બાબતનો ખુલાસો કરી દે છે કે હું આ મારો ઉપદેશ કોના માટે આ કોને માટે આપી રહ્યો છું કોણ આ ગ્રંથને વાંચવાનો અધિકારી છે આજે તો યુનિવર્સિટી ચાલી એટલે બધા જ વાંચે હો યુનિવર્સિટી ચાલી એટલે બધા વાંચે છે શંકર ભાષ્ય પણ શંકરાચાર્યના સમયમાં યુનિવર્સિટી નહોતી ચાલતી એટલે એમને ખુલાસો લખ્યો કેમ કે એમએ કરેલો હોય જે બીએ કરેલો હોય તે એમએમાં શંકર ભાષ્ય વાંચી શકે પણ તે વખતે ગ્રેજ્યુએશન એવો નહોતો તે વખતે ગ્રેજ્યુએશન એવો હતો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક હોવો જોઈએ ઇહા ઉત્તરાર્થ ફલ ભોગ વિરાગ હોવો જોઈએ ક્ષમતામાંથી સાધન સંપત્તિ હોવી જોઈએ મુમુક્ષતા હોવી જોઈએ ગ્રેજ્યુએટ થયો તો હવે ચાલ એમ એના કોર્સમાં તું ભણી જા શંકર ભાષ્ય ભણવા ઈસ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયો વિષય વિષયનો સમક પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવ એવો ઇતરેતર ભાવાનો પત્તો શોધાયા ચાલશે ભાષ્ય પણ જો એ ન ગ્રેજ્યુએટ થયો હોય તો બેટે એકદમ સહસા વાંચવા બેસી નહીં જતો નહીં તો ગોટાળા કર્યા વગર માનશે નહીં કેમ એક સાધારણ વાત બતાવું કે આપણે જે વિષયને સમજવાની મનની બુદ્ધિની કે દેહની ભૂમિકા નથી તૈયાર તેને આપણે સમજવા બેસશું તો કંઈક ને કંઈક ગોટાળા થશે આપણે શરૂઆતમાં જ કોઈ ડોક્ટરના હાથમાં બધા ચાકુને છુરા આપી દઈએ અને અમારે મુંબઈમાં એક વખતે એવું થયું હતું કે ડોક્ટરી શીખનારા જે વિદ્યાર્થી હોય ને તે બધા સરકારી અસ્પતાલમાં પ્રેક્ટિસ કરતા હોય એક બે છોકરીઓ એક સાથે એડમિટ થઈ ગયા એક કઈ ટીબીની પેશન્ટ હતી એક કઈ ટોન્સિલની પેશન્ટ હતી પણ જે ડોક્ટર હતો એને એક્સપિરિયન્સ લેવો હતો એને એક્સપિરિયન્સ લેવો તો પેલી જે ટીબીની પેશન્ટ હતી એનું કોઈ મોડું ખોલ્યું એટલે એમાં ટોન્સિલ દેખાયા એને કઈ ચાલો કપાવ આવા નવશીખવાના હાથમાં આપણે આપી દઈએ ટીબીના પેશન્ટ હોય ને ટોન્સિલ કાપી નાખે એ ઝીલી શકે કે ન ઝીલી શકે અને બિચારે ટોન્સિલ ની પેશન્ટ હોય એ તો સારું થયું કે એના લંચ ના કાપી દીધા ટીબીની પેશન્ટ માનીને બાપડી ક્યાં જાય ગરીબમાં પ્રજા એટલે કોઈ ધ્યાન રાખનારો ન હોય તો લોકો કાપી નાખે એ હાથમાં કેમ કે ચાકુ આવ્યો ને એટલે એ પદ્ધતિ સારી નહીં અધિકારનો વિમર્શ કર્યા પછી ઉપદેશની જે પ્રણાલી છે તે અનુસરીને આપણે ચાલીએ તો એનો લાભ થાય ઉપદેશ આપવાનો એ લાભ થાય ઉપદેશ ગ્રહણ કરવાનો એ લાભ થાય તે મુજબ જે અર્થ આર્થો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની કે ભરતર્ષભ એ ન્યાયથી ભગવાન કહે છે કે જો ભક્તિ કરવી હોય તો જ્ઞાન માર્ગ ની અપેક્ષા નથી જ્ઞાન માર્ગ ની પોતાની એક સાધનાના આખા પ્રકાર છે એમાં ભક્તિની અપેક્ષા પડતી નથી ભક્તિ કરવી હોય તો ભક્તિ માર્ગ ના બધા માઇલસ્ટોન્સ નોખા નોખા છે તે પથ ઉપર ચાલશે તો ભક્તિ સરખી રીતે કરી શકાશે કર્મ માર્ગ પર પ્રવૃત્ત થવું હોય તો કર્મ માર્ગ ના નોખા નોખા માઇલસ્ટોન્સ છે તેને સમજીને તમે ચાલશો પ્રોપર દિશામાં તો એ માર્ગથી પણ કેમ કે ભગવાન કહે છે યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગે ગતિ ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ યત પશ્યતિ સ પશ્યતિ. એટલે એવું નથી કે કર્મ માર્ગ થી મુક્તિ નહીં થાય અને જ્ઞાન માર્ગ થી મુક્તિ થશે, અને જ્ઞાન માર્ગ થી મુક્તિ નહીં થાય અને ભક્તિ માર્ગે કઈ મોનોપોલી લઈ લીધી છે મુક્તિની, એવું કશું નથી. મુક્તિ કોઈના થી પણ થઈ શકે છે. ભગવાન કહે છે કોઈ માર્ગ ન